श्रीमद् देवी भागवत स्कंद सातमो अध्याय 37। देवी द्वारा ज्ञानोपदेश भक्तिना प्रकार तथा ज्ञान प्राप्ति नो महिमा। हिमालय कहियो, माता आप मने आपनी भक्ति कहो, तेथी मारा जेवा स्वार्थ परायण सामान्य मनुष्यना हृदय में पण सहजताथी ज्ञान नो उदय थाय। देवी बोलिया, मोक्ष प्राप्ति माटे त्रण साधन छे, कर्मयोग, ज्ञान योग अने भक्ति योग। त्रणेय मां भक्ति योग सुलभ अने अनुकूल छे, कारण के तेमा मनने, शरीरने अने चित्तने कोई प्रकारनुं कष्ट थतुं नथी। मनुष्यनी प्रकृति प्रमाणे भक्ति पण त्रण प्रकारनी छे, जे बीजाने दुखी करवा माटे दंभ, द्वेष अने क्रोधपूर्वक भक्ति करे छे, ते तामस भक्ति छे। गिरिराज हिमालय, જે બીજાને કષ્ટ આપવા માટે નહીં પરંતુ પોતાના જ કલ્યાણ માટે અને પોતાની કામનાઓની પૂર્તિ માટે, યશ અને ભોગની લાલચ માટે અર્થાત ફળ પ્રાપ્તિની ઈચ્છાથી શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરે છે તથા ભેદ બુદ્ધિને કારણે મને તેનાથી અલગ સમજે છે, તેવા મંદ બુદ્ધિ મનુષ્યો દ્વારા કરવામાં આવતી ભક્તિ રાજસી છે। જે પોતાનું સંપૂર્ણ કર્મ પરમાત્માને અર્પણ કરી દે છે, પાપના નાશ માટે જ કર્મ કરે છે, વેદની આજ્ઞા પ્રમાણે સદા સત્કર્મમાં લાગ્યા રહેવાના નિશ્ચય સાથે ભેદ બુદ્ધિનો આશ્રય કરી ઈશ્વર પ્રત્યર્થે કર્મ કરે છે, તે સાત્વિક ભક્તિ છે। આ સાત્વિક ભક્તિ ભેદ બુદ્ધિના આશ્રયને લીધે પરમ શ્રેષ્ઠ ભક્તિ તો નથી, પરંતુ તે શ્રેષ્ઠ ભક્તિ પ્રાપ્ત કરવામાં સાધન અવશ્ય છે। તે સિવાયની રાજસ અને તામસ ભક્તિથી મારી પ્રાપ્તિ થતી નથી। હવે શ્રેષ્ઠ ભક્તિ કહું છું, સાંભળો। નિરંતર મારા ગુણોનું શ્રવણ કરવું અને નામનું કીર્તન કરતા રહેવું। હું કલ્યાણકારી અને ગુણમય રત્નોની ખાણ છું। મારામાં ચિત્તને તૈલધારની જેમ સતત પોરવી રાખું, તેમાં કોઈ પણ જાતની અન્ય કામના રાખવી નહીં। સામીપ્ય એટલે કે પાસે રહેવાની, સાયુજ્ય મારા જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની, સાલોક્ય મારી સાથે એકરૂપ થવાની અને સ્વાસ્થ્ય મારા લોકને મેળવવાની, આ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા પણ મનમાં ઊભી ન થવી જોઈએ। મારી સેવાથી બીજા કોઈ કામને ચડિયાતું માનવું નહીં। સેવ્ય સેવક ભાવ છોડીને મોક્ષની પણ ઈચ્છા ન કરવી। અતૂટ શ્રદ્ધા સાથે સાવધાની પૂર્વક મારું જ ભજન કરવું। મારામાં ને પોતાનામાં અભેદ બુદ્ધિ રાખવી। બધા જીવો મારું જ રૂપ છે એવા ભાવ હંમેશા રાખવો। પોતાના સ્વજનો ને બીજા લોકોમાં સમાન પ્રેમ રાખો। દરેકમાં ચૈતન્ય પરબ્રહ્મ સમાન રૂપે બિરાજેલા છે એવા નિશ્ચય સાથે અભેદ બુદ્ધિ રાખવી। બધા જ રૂપોમાં મારો નિવાસ છે એવું જાણીને બધાને આદર સાથે પ્રેમ કરવો। પર્વતરાજ હિમાલય ચાંડાળ પણ ભગવતી સ્વરૂપ છે તેવો નિશ્ચય હોવો જોઈએ। ભેદ છોડવો, દ્વેષ કરવો નહીં। રાજન, મારા સ્થાનના દર્શન કરવા, મારા ભક્તોને મળવું, મારા શાસ્ત્રોનું શ્રવણ તથા મારા મંત્ર તંત્ર વગેરેમાં શ્રદ્ધા રાખવી, મારા પરનો પ્રેમને લીધે ચિત્તમાં પ્રસન્નતા, શરીરમાં રોમાંચ અને આંખોમાં આંસુ વહેતા રહે અને કંઠ ગદગદિત થઈ જાય, શબ્દો નીકળી શકે નહીં, આ ભક્તના લક્ષણ છે। પર્વતરાજ, હું જગતને ઉત્પન્ન કરવા વાળી પરમેશ્વરી છું, હું જ બધા કારણોની મૂળ કારણ છું, મારા નિત્ય અને નૈમિતિક બધા વ્રત દિવ્ય છે, ભક્તિ સાથે ઉદારતાથી મારા વ્રત કરવા જોઈએ। હિમાલય, મારા ઉત્સવો જોવાનો ઉત્સાહ રાખો, ઉત્સવો કરતા રહેવું, ઊંચા સ્વરે મારા નામનું કીર્તન અને નૃત્ય કરવા, મનમાં અહંકાર ન આવવો જોઈએ, શારીરિક અભિમાનનો ત્યાગ કરવો, પૂર્વે જે કર્મો કર્યા છે તે જ પ્રારબ્ધ બનીને પ્રાપ્ત થઈ રહ્યા છે એવું દ્રઢપણે માનવું, શરીર રહે અથવા નાશ પામે તેની ચિંતા કરવી નહીં। આ પ્રમાણે મારી ભક્તિ કરવામાં આવે તે પરાભક્તિ છે, જેમાં દેવી સિવાય કોઈ અન્ય દેવતાનું સ્મરણ ન કરવું તે પરાભક્તિ છે। હિમાલય, આ પ્રકારની વિશુદ્ધ ભક્તિ જેના હૃદયમાં ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે મારા પરમધામને પ્રાપ્ત કરવાનો અધિકારી બની જાય છે। ભક્તિની જે પરાકાષ્ઠા છે તેને જ્ઞાન કહે છે। વૈરાગ્યની પણ ચરમસીમા જ્ઞાન જ છે, કારણ કે જ્ઞાન પ્રાપ્તિ થવાથી ભક્તિ અને વૈરાગ્ય બંને સ્વયં સિદ્ધ થઈ જાય છે। હિમાલય, ભક્તિ કરવા છતાં મારા કોઈ ભક્તને જ્ઞાન પ્રાપ્ત ન થાય તો તે મારા દિવ્ય મણિદ્વીપને પ્રાપ્ત થાય છે। ત્યાં જઈને ભોગોમાં આસક્ત ન થઈને પોતાનો સમય વ્યતીત કરે છે। ગિરિવર, છેવટે તેને મારા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે। તે જ્ઞાનના પ્રભાવથી તેને મુક્તિ પ્રાપ્ત થાય છે। જ્ઞાન મુક્તિનું સચોટ સાધન છે, તેમાં કોઈ સંદેહ નથી। બધા પ્રાણીઓ મારા રૂપ છે અને હું તે સર્વમાં બિરાજમાન છું। આ રહસ્યને જે જાણે છે તેનો પુનઃ જન્મ થતો નથી। તે બધાને બ્રહ્મ સ્વરૂપ જુએ છે। તે બ્રહ્મનું ચિંતન કરતા કરતા સ્વયં બ્રહ્મ બની જાય છે। જેમ સોનાનો હાર ગળામાં હોય છે પરંતુ બ્રહ્મવશ એવું લાગે છે કે તે ખોવાઈ ગયો છે, પછી બ્રહ્મની નિવૃત્તિ પછી તે મળી જાય છે, કારણ કે તે મળેલો તો પહેલેથી જ હતો। એ જ રીતે હે પર્વતરાજ, વસ્તુતઃ હું સર્વ સ્વરૂપ છું। અજ્ઞાનને કારણે જ ભિન્નતા લાગે છે, જેનામાં હૃદય વૈરાગ્ય ઉત્પન્ન થયેલ હોય, પરંતુ જ્ઞાન થયા વિના જો તેનું મૃત્યુ થાય તો તે એક કલ્પ સુધી બ્રહ્મલોકમાં સ્થાન પ્રાપ્ત કરીને શુદ્ધ આચરણ વાળા શ્રીમાનને ઘેર જન્મે છે। ત્યાં ફરીથી સાધના દ્વારા તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે। રાજન, બ્રહ્મ જ્ઞાન અનેક જન્મના સદ પ્રયત્નથી થાય છે, તેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ। પ્રયત્નમાં કચાશ રહી જાય તો બહુ જ નુકસાન થાય છે, કારણ કે મનુષ્ય જન્મ વારંવાર મળવો મુશ્કેલ છે। કોઈ રીતે મનુષ્ય જન્મ મળી જાય તો પણ સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ અને તેમાં પણ વેદપાઠી થવું બહુ જ દુર્લભ છે। સાથે સાથે શમ, દમ, તિતિક્ષા વગેરે છ સંપત્તિઓ, યોગ સિદ્ધિ તથા ઉત્તમ ગુરુ, આ બધું પ્રાપ્ત થવું તો સુલભ છે જ નહીં। ઇન્દ્રિયો સ્વસ્થ હોય તે સંજોગોમાં જીવનમાં પવિત્રતા જાળવવી એ અત્યંત મુશ્કેલ છે। અનેક જન્મોના પુણ્યનો પ્રભાવ હોય ત્યારે જ મનુષ્યને મુક્તિની ઈચ્છા થાય છે। જે મનુષ્ય અનુકૂળતા મળવા છતાં જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો નથી તેનો જન્મ વ્યર્થ છે। તેથી હે રાજન, યથાશક્તિ જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ। જ્ઞાન માર્ગ પર ચાલનારા મનુષ્યને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। દૂધમાં અવ્યક્ત રહેલા ઘીની જેમ પ્રત્યેક મનુષ્યમાં જ્ઞાન અદૃશ્યપણે રહેલું છે। મનુષ્ય મનરૂપી મથની એટલે કે રવૈયાથી સતત વલોવીને તેને પ્રાપ્ત કરવું જોઈએ। વેદાંતે ઢંઢેરો પીટીને એવી ઘોષણા કરી છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે। હિમાલય, આ બધી વાતો સંક્ષેપમાં કહી દીધી, હવે વધારે શું સાંભળવાની ઈચ્છા છે? અધ્યાય 37 સમાપ્ત। બોલો શ્રી અંબે માત કી જય।